वाल्मीकि रामायण किष्किंधा कांड 24मो सर्ग। सुग्रीवे शोकमग्न थईने श्रीराम पासे प्राण त्यागवानी आज्ञा मांगवी, ताराए पोतानो वध करवा श्रीराम ने प्रार्थना करवी अने श्रीरामे एने समझावी। अत्यंत वेगशाळी अने दुसह शोक समुद्रमां डूबेली तारा तरफ दृष्टिपात करीने वाली ने नाना भाई वेगवान सुग्रीव ने ए समय पोताना भाई ना वध माटे भारे संताप थयो। तेमना मुख पर थी आंसुनी धारा वहवा लागी। एमनु मन खिन्न थई गयु अने हृदय में ज कष्टनो अनुभव करता रहीने पोताना सेवकोने साथे धीरे धीरे श्रीरामचंद्र जी पासे गया, जेमणे धनुष्य धारण कर्यु हतु, जेमनामां धीरोदात नायकनो स्वभाव विद्यमान हतो, जेमना बाण विषधर सर्प जेवा भयंकर हता, जेमनु प्रत्येक अंग सामुद्रिक शास्त्र अनुसार उत्तम लक्षण धरावतो हतो, तथा जेओ परम यशस्वी हता एवा त्यां उभेला श्री रघुनाथजीनी पासे जईने सुग्रीवे आम कह्यु। नरेन्द्र, तमे जेवी प्रतिज्ञा करी हती એ મુજબ આ કામ કરી દેખાડ્યું। આ કર્મનું રાજ્ય પ્રાપ્તિરૂપી ફળ પણ પ્રત્યક્ષ જ છે, પરંતુ રાજકુમાર, આ કર્મથી મારું જીવન નિંદનીય બની ગયું છે, તેથી હવે મારું મન સઘળા ભોગોમાંથી નિવૃત્ત થઈ ગયું છે। શ્રીરામ, રાજા વાલીના હણાઈ જવાથી આ મહારાણી તારા અત્યંત વિલાપ કરી રહી છે, આખું નગર દુઃખથી સંતપ્ત થઈને રાડ પાડી રહ્યું છે, તથા કુમાર અંગદનું જીવન પણ સંશયમાં પડી ગયું છે। આ બધા કારણોથી હવે રાજ્યમાં મારું મન લાગતું નથી। ઈશ્વાકુ કુળના ગૌરવ શ્રી રઘુનાથજી ભાઈએ મારો અતિશય તિરસ્કાર કર્યો હતો, તેથી ક્રોધ અને અમર્ષના કારણે પ્રથમ મેં એનો વધ કરવાની અનુમતિ આપી દીધી હતી, પરંતુ હવે વાનર યુદ્ધપતિ વાલીના હણાઈ જવાથી મને ભારે સંતાપ થઈ રહ્યો છે। એવું લાગે છે કે મારો આ સંતાપ આજીવન રહેશે। પોતાની જાતીય વૃત્તિ અનુસાર જેમ તેમ જીવન નિર્વાહ કરીને એ શ્રેષ્ઠ પર્વત ઋષ્યમુખ પર ચિરકાળ સુધી રહેવાનું આજે હું મારા માટે કલ્યાણકારી માનું છું, પરંતુ પોતાના ભાઈનો વધ કરાવીને હવે મને સ્વર્ગનું રાજ્ય પણ મળી જાય તો હું એને મારા માટે શ્રેયસ્કર માનતો નથી। બુદ્ધિમાન મહાત્મા વાલીએ યુદ્ધ વેળાએ મને કહ્યું હતું કે તમે ચાલ્યા જાઓ, હું તમારા પ્રાણ લેવા ઈચ્છતો નથી। શ્રીરામ, એમની આ વાત એમને જ યોગ્ય હતી અને મેં જે તમને કહીને એમનો વધ કરાવ્યો, મારું એ ક્રૂરતાભર્યું વચન અને કર્મ મારા અનુરૂપ છે। વીર રઘુનંદન, કોઈ ગમે એટલો સ્વાર્થી કેમ ન હોય, જો એ રાજ્ય સુખ તથા ભાઈના વધથી થનારા દુઃખની પ્રબળતા પર વિચાર કરશે તો એ ભાઈ થઈને પોતાના મહાન ગુણવાન ભાઈનો વધ કેમ કરીને સારો માનશે। વાલીના મનમાં મારા વધનો વિચાર ન હતો, કેમ કે એમને આના કારણે પોતાની માન પ્રતિષ્ઠામાં કલંક લાગવાનો ભય હતો। દુષ્ટતા તો મારી બુદ્ધિમાં હતી, જેના કારણે મેં પોતાના ભાઈ પ્રત્યે આવો અપરાધ કરી નાખ્યો, જે એમના માટે ઘાતક સિદ્ધ થયો। જ્યારે વાલીએ મને એક વૃક્ષની ડાળીથી ઘાયલ કરી દીધો અને હું 2 ઘડી સુધી કણસતો રહ્યો, ત્યારે એમણે મને સાંત્વના આપીને કહ્યું, જા ફરી મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરતો નહીં। એમણે ભાતૃભાવ, આર્યભાવ અને ધર્મની પણ રક્ષા કરી છે, પરંતુ મેં માત્ર કામ, ક્રોધ અને વાનરોચિત ચંચળતાનો જ પરિચય આપ્યો છે। મિત્ર, જેમ વૃતાસુરનો વધ કરીને ઇન્દ્રપાપના ભાગી બન્યા હતા, એ જ રીતે હું ભાઈનો વધ કરાવીને એવા પાપનો ભાગી થયો છું. જે કરવું તો બાજુ પર રહ્યું, વિચારવું પણ અનુચિત છે. શ્રેષ્ઠ પુરુષો માટે જે બધી રીતે ત્યાજ્ય, અવાંછનીય તથા જોવાને પણ અયોગ્ય છે, ઇન્દ્રના પાપને તો પૃથ્વી, જળ, વૃક્ષ અને સ્ત્રીઓએ સ્વેચ્છાપૂર્વક ગ્રહણ કરી લીધું છે. પરંતુ મારા જેવા વાનરના આ પાપને કોણ લેવા ઈચ્છશે? રઘુનાથજી, પોતાના કુળનો નાશ કરનારું આવું પાપપૂર્ણ કર્મ કરીને હું પ્રજા માટે સન્માનને પાત્ર રહ્યો નથી. રાજ્ય પ્રાપ્ત કરવું એ તો દૂરની વાત છે, મારામાં યુવરાજ બનવાની પણ યોગ્યતા નથી. મેં એવું લોકનિંદિત પાપ કર્મ કર્યું છે જે નીચ પુરુષોને યોગ્ય તથા સંપૂર્ણ જગતને હાનિ પહોંચાડનારું છે. જેમ વરસાદના પાણીનો વેગ નીચાણવાળી ભૂમિ તરફ જાય છે, એ જ રીતે આ ભાઈના વધનું મહાન દુઃખ ચારે બાજુથી મારા તરફ આવી રહ્યું છે. ભાઈનો વધ જ જેના શરીરના પીઠનો ભાગ અને પૂંછડી છે તથા એનાથી થનારો સંતાપ જ જેની સૂંઢ, આંખો, માથું અને દાંત છે, એ પાપરૂપી મહાન મદમંત ગજરાજ નદીના કિનારાની જેમ મારા પર જ પ્રહાર કરી રહ્યો છે. નરેશ્વર, રઘુનંદન, મેં જે દુસ્સહ પાપ કર્યું છે એ મારા હૃદયમાં રહેલા સદાચારને પણ નષ્ટ કરી રહ્યું છે. બરાબર એ જ રીતે જે મગ્નીમાં તપાવેલું મલિન સોનું પોતાના અંદરના મેલને નષ્ટ કરી નાખે છે. રઘુનાથજી, મારા જ કારણે વાલીનો વધ થયો, જેના કારણે આ અંગદનો પણ શોક સંતાપ વધી ગયો અને તેથી જ આ મહાબલી વાનર યુદ્ધપતિઓનો સમુદાય અધમો હોય એવો લાગે છે. વીરવર, સુજન અને વશમાં રહેનારા પુત્ર તો મળી શકે, પરંતુ અંગદ જેવો પુત્ર ક્યાં મળશે? તથા એવો કોઈ દેશ નથી જ્યાં મને પોતાના ભાઈનું સાનિધ્ય મળી શકે. હવે વીરવર અંગદ પણ જીવતો રહી શકશે નહીં. જો જીવી શકત તો એની રક્ષા કાજે એની માં પણ જીવતી રહેત. એ બિચારી તો આમે સંતાપથી રાંક બની રહી છે. જો પુત્ર પણ ન રહ્યો તો એના જીવનનો અંત થઈ જશે, એ બિલકુલ નિશ્ચિત વાત છે. તેથી હું મારા ભાઈ અને પુત્રને સાથ આપવાની ઈચ્છાથી પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કરીશ. આ વીર વાનરો તમારી આજ્ઞામાં સીતાની શોધ કરશે. રાજકુમાર, મારું મૃત્યુ થઈ જવા છતાં તમારું બધું કાર્ય સિદ્ધ થઈ જશે. હું કુળની આ હત્યા કરનારો અને અપરાધી છું, તેથી સંસારમાં જીવવાને યોગ્ય નથી. માટે શ્રીરામ, મને પ્રાણ ત્યાગ કરવાની આજ્ઞા આપ. દુઃખથી વ્યથિત સુગ્રીવના જો વાલીના નાના ભાઈ હતા, આવા વચન સાંભળીને શત્રુઓના વીરોના સંહાર કરવામાં સમર્થ રઘુકુળના વીર ભગવાન શ્રીરામના નેત્રોમાંથી આંસુ સરવા લાગ્યા. તેઓ બે ઘડી સુધી મનોમન દુઃખનો અનુભવ કરતા રહ્યા. શ્રી રઘુનાથજી પૃથ્વી જેવા ક્ષમાવાન અને સંપૂર્ણ જગતની રક્ષા કરનારા છે. એમણે એ સમયે અધિક ઉત્સુકતા સાથે જ્યારે આમ તેમ વારંવાર નજર દોડાવી ત્યારે શોકમગ્ન તારા એમને નજરે પડી, જે પોતાના સ્વામી માટે રડી રહી હતી. વાનરોમાં સિંહ જેવા વીર વાલી જેના સ્વામી અને રક્ષક હતા, જે વાનરરાજ વાલીની રાણી હતી, જેનું હૃદય ઉદાર અને નેત્ર મનોહર હતા, એ તારા એ વખતે પોતાના મૃત પતિનું આલિંગન કરીને પડી હતી. શ્રીરામને આવતા જોઈને મુખ્ય મુખ્યમંત્રીઓએ તારાને ત્યાંથી ઊભી કરી. તારા જ્યારે પતિ પાસેથી દૂર લઈ જવામાં આવી ત્યારે વારંવાર એવું આલિંગન કરીને એ પોતાને પકડમાંથી છોડાવવા અને તરફડવા લાગી. એટલામાં જ એણે પોતાની પાસે પોતાની સામે धनुष्य बाण धारण करेला श्रीराम ने उभा रहेला जोया। जो पोताना तेज थी सूर्यदेवनी जेम जड़हड़ी रहिया हता। तेव राजोचित शुभ लक्षणों थी संपन्न हता। एमना नेत्र बहु मनोहर हता। ए पुरुष प्रवर श्रीराम ने जेमने पहला कदी जोया न हता। जोईने मृग शावक जेवी सुंदर आँखों वाली तारा समझी गई કે આજ કુકુત્સ કુલભૂષણ શ્રીરામ છે। તે સમયે ઘોર સંકટમાં પડેલી શોક પીડિત આર્યા દ્વારા આર્યા તારા અત્યંત વિહવળ થઈને પડતી આખડતી તીવ્ર ગતિથી મહેન્દ્ર જેવા દુર્જય વીર મહાનુભાવ ભગવાન શ્રીરામની પાસે ગઈ। શોકના કારણે એ પોતાના શરીરની પણ શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી હતી। ભગવાન શ્રીરામ વિશુદ્ધ અંતકરણના તથા રણભૂમિમાં સર્વાધિક નિપુણ હોવાના કારણે લક્ષ્યવેધમાં અચૂક હતા। એમની પાસે પહોંચીને એ મનસ્વીની તારા આમ બોલી, રઘુનંદન, તમે અપ્રમેય દેશ કાળ અને વસ્તુની સીમા વિનાના છો। તમને પ્રાપ્ત કરવા બહુ અઘરા છે। તમે જીતેન્દ્રિય તથા ઉત્તમ ધર્મનું પાલન કરનારા છો। તમારો યશ નષ્ટ ન થનારો છે। તમે દૂરદર્શી અને પૃથ્વી જેવા ક્ષમાશીલ છો। તમારી આંખો થોડીક રતુંબડી છે। તમારા હાથમાં ધનુષ બાણ શોભી રહ્યા છે। તમારું બળ મહાન છે। તમારું શરીર સુદૃઢ અને મનુષ્ય શરીરથી પ્રાપ્ત થનારા લૌકિક સુખનો પરિત્યાગ કરીને પણ દિવ્ય શરીરના ઐશ્વર્યથી સંપન્ન છે। તેથી હું વિનંતી કરું છું કે તમે જે બાણથી મારા પ્રિયતમ પતિનો વધ કર્યો છે એ જ બાણથી તમે મને પણ મારી નાખો। હું મરીને એમની પાસે ચાલી જઈશ। વીર, મારા વિના વાલી ક્યાંય સુધી નહીં રહી શકે। નિર્મળ કમળદળ જેવા નેત્રોવાળા શ્રીરામ સ્વર્ગમાં જઈને પણ જ્યારે વાલી બધી બાજુ દ્રષ્ટિ ફેરવતા મને જોશે નહીં ત્યારે એમનું મન ત્યાં કદાપી લાગશે નહીં। વિવિધ પ્રકારના લાલ ફૂલોથી વિભૂષિત અંબોડા ધારણ કરનારી તથા વિચિત્ર વેશભૂષાથી મનોહર લાગનારી સ્વર્ગની અપ્સરાઓને તેઓ કદી સ્વીકારશે નહીં। વીરવર, સ્વર્ગમાં પણ વાલીને મારા વિના શોક થશે અને એમનું શરીર નિસ્તેજ થઈ જશે। તેઓ એ રીતે દુઃખી રહેશે જેમ ગિરિરાજ ઋષિમુખના સુરમ્ય તટ પર વિદેહનંદની સીતા વિને તમે કષ્ટનો અનુભવ કરો છો। સ્ત્રી વિના યુવાન પુરુષને જે દુઃખ અનુભવવું પડે છે એને તમે સારી પેઠે જાણો છો। આ તત્વને સમજીને તમે મારો વધ કરો તેથી વાલીને મારા વિરહનું દુઃખ ભોગવવું ન પડે। મહારાજ કુમાર, તમે મહાત્મા છો તેથી જો એવું ઈચ્છતા હો કે મને સ્ત્રી હત્યાનું પાપ ન લાગે તો આ વાલીનો આત્મા છે એવું સમજીને મારો વધ કરો। આમ કરવાથી તમને સ્ત્રી હત્યાનું પાપ નહીં લાગે। શાસ્ત્રોક્ત યજ્ઞ યાગાદિ કર્મમાં પતિ અને પત્ની બંનેને સંયુક્ત અધિકાર હોય છે। પત્નીને સાથે રાખ્યા વિના પુરુષ યજ્ઞનું અનુષ્ઠાન કરી શકતો નથી। એ સિવાય વિવિધ પ્રકારની વૈદિક શ્રુતિઓ પણ પત્નીને પતિનું અડધું અંગ કહે છે। બીજું, સ્ત્રીઓનું પોતાના પતિથી અભિન્ન હોવું સિદ્ધ થાય છે તેથી મને મારવાથી તમને સ્ત્રીવધનો દોષ લાગી શકશે નહીં અને વાલીને સ્ત્રીની પ્રાપ્તિ થઈ જશે। કેમ કે સંસારમાં જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં સ્ત્રી દાનથી વધીને બીજું કોઈ દાન નથી। વીર શિરોમણી, જો ધર્મ તરફ દ્રષ્ટિ રાખીને તમે પણ મને મારા પ્રિયતમ વાલીને સમર્પિત કરી દેશો તો આ દાનના પ્રભાવથી મારી હત્યા કરવા છતાં તમને પાપ નહીં લાગે। હું દુખિયારી અને નાથ વિહોણું છું। પતિથી વિખૂટી પાડી દેવાયેલી છું। આવી દશામાં મને જીવતી મૂકવી તમારા માટે યોગ્ય નથી। નરેન્દ્ર, સુંદર અને બહુમૂલ્ય શ્રેષ્ઠ સુવર્ણમાળાથી અલંકૃત તથા ગજરાજ જેવા વિલાસયુક્ત ગતિથી ચાલનારા બુદ્ધિમાન વાનર શ્રેષ્ઠ વાલી વિના અધિક સમય સુધી જીવતી રહી શકીશ નહીં. તારા નામ કહેવાથી મહાત્મા ભગવાન શ્રીરામે એને આશ્વાસન આપીને હિતની વાત કહી. વીર પત્ની, તમે મૃત્યુના વિપરીત વિચારનો ત્યાગ કરો, કેમ કે વિધાતાએ સંપૂર્ણ જગતની રચના કરી છે. વિધાતાએ જ આ સંપૂર્ણ જગતને સુખ દુઃખથી સંયુક્ત કર્યું છે. આ વાત સામાન્ય લોકો પણ કહે છે અને જાણે છે. ત્રણેય લોકના પ્રાણીઓ વિધાતાના વિધાનનું ઉલ્લંઘન કરી શકતા નથી, કેમ કે બધા એને અધીન છે. તમને અગાઉની જેમ જ અત્યંત સુખ અને આનંદની પ્રાપ્તિ થશે તથા તમારો પુત્ર યુવરાજ પદ પામશે. વિધાતાનું આવું જ વિધાન છે. શુરવીરોની પત્ની આ રીતે વિલાપ નથી કરતી, તેથી તમે પણ શોક ત્યાગીને શાંત થઈ જાઓ. શત્રુને સંતાપ આપનાર મહાન પ્રભાવશાળી મહાત્મા રામે આ રીતે સાંત્વના આપવાથી સુંદર વેશ અને રૂપવાળી વીર પત્ની તારા, જેના મુખેથી વિલાપનો ધ્વનિ નીકળી રહ્યો હતો, ચૂપ થઈ ગઈ. એને રડવાનું બંધ કરી દીધું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 24મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.